10, 1, 78 થોડું બધું 11, 1, 78 દાદા દરબારી દાદા દરબારે વડોદરા મહાત્મા ભાવભાઈ ને ત્યાં વડોદરા આ શરીર થી આત્મો જુદો છે એનું જ્ઞાન પૂરતું છે એ પૂછે છે કે આ શરીર થી આત્મા જુદો છે એટલું જ્ઞાન પૂરતું છે પછી બીજું કશું આગળ છે જ નહીં પછી કશું પણ આવું થયું તો એમ થાય પણ આવું થયું એના માટે શું કરવું જોઈએ આત્મા જાણવો બહુ અઘરી વસ્તુ છે આત્મ જ્ઞાન બધી આત્માની વાતો કરે છે એ બધી લૌકિક છે શું છે લૌકિક છે લોક સંજ્ઞા છે જ્ઞાની ની સંજ્ઞા ની વાત આત્મા પરમાત્મા શું છે આત્મા પરમાત્મા જ્ઞાની જે આત્મા છે પરમાત્મા છે લોક આત્મા આમ કરીશ તો આમ ફાટશે આમ કરીશ તો આમ ફાટ્યા તળાવ ફાટ્યા કરે વાળું નથી બરાબર અને દરસલ આત્મા શું છે અસર છે કેવો છે આ મિકેનિકલ સતર છે અને પેલો અચર છે સતરાચર છે ગચ્છે શું છે પેલો અચર જ છે ત્રણ લોકના